શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન ચતુર્થ પ્રકરણ અધ્યાય 12મો. સુવ્રત મુનિ કહે છે, હે પ્રતાપસિંહ રાજન, ભગવાન શ્રીહરિ જન્માષ્ટમીને દિવસે 5 ઘડી રાત્રિ બાકી હતી ત્યારે જાગ્રત થયા અને સ્નાન સંધ્યાદિ નિત્યકર્મ કરી પોતાના ગુરુ શ્રી રામાનંદ સ્વામીના પ્રાગટ્યનો મહાપૂજા મહોત્સવ ઉજવ્યો. ઉદ્ધવ અવતાર શ્રી રામાનંદ સ્વામીની પૂજાની સમાપ્તિ કરી નૈષ્ઠિક બ્રહ્મચારીઓની પૂજા કરી અને પોતાના પાર્ષદો પાસે અતિશય રમણીય મંડપ બંધાવ્યો. રંગબેરંગી વસ્ત્રોથી શોભાયુક્ત કેળાના સ્તંભથી રચેલા તે મંડપની મધ્યે શ્રીકૃષ્ણ ભગવાનની અને દેવતાઓની સ્થાપના કરવા રમણીય પીઠની સ્થાપના કરી. તે દિવસે સર્વ ભક્તજનોની સાથે ઉપવાસી રહીને શ્રીહરિએ રાત્રે પૂજા કરવા માટે ભગવાનની સુવર્ણની પ્રતિમા તૈયાર કરાવી, તેમજ ભગવાન શ્રીહરિએ આજનો આખો દિવસ શ્રીકૃષ્ણ ભગવાનના સંકીર્તનોનું ગાન કરાવવામાં જ પસાર કર્યો અને રાત્રિએ ફલગુ નદીના નિર્મળ જળમાં સ્નાન કરી પૂર્વોક્ત વિધિ પ્રમાણે મહાપૂજા કરી. શ્રીહરિએ શ્રીકૃષ્ણ ભગવાન, દેવકીજી, નંદજી અને યશોદાજી વગેરેને પંચામૃતથી સ્નાન કરાવ્યું, નિશુદ્ધ જળથી અભિષેક કર્યો. પછી નવીન વસ્ત્રો, આભૂષણો, સુગંધિમાન કેસર અને કુમકુમયુક્ત ચંદન ચોખા, અનેક પ્રકારના સુગંધિમાન પુષ્પો, તુલસીપત્ર, દુર્વા, બિલીપત્રો અને કેતકીથી પૂજન કર્યું. હે રાજન, શ્રીહરિએ પૂજન વિધિમાં એક એક તુલસીપત્રના અર્પણ સમયે શ્રીકૃષ્ણ ભગવાનના નામમંત્રનું ઉચ્ચારણ કરતા કરતા 1000 તુલસીપત્રોથી શ્રીકૃષ્ણ ભગવાનની પૂજા કરી. પછી ધૂપ દીપ અર્પણ કરી 4 પ્રકારના પકવાનોનું નૈવેદ્ય અર્પણ કરીને ફળ, પાનબીડું તથા દક્ષિણાથી પૂજન કરી મહાઆરતી કરી પુષ્પાંજલિ અર્પણ કરી સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને બ્રાહ્મણોનું પૂજન કર્યું ને પૂજાની સમાપ્તિ કરી. હે રાજન, શ્રી બાલકૃષ્ણ ભગવાનને પારણિયામાં પધરાવી શ્રીહરિ ઝુલાવવા લાગ્યા ને શ્રીમદ ભાગવતમાં વર્ણવેલી ભગવાનના જન્મચરિત્રોની કથા સાંભળતા રાત્રિને જાગરણ કરતા પસાર કરી અને 9મીના પ્રાતઃકાળે સ્નાન સંધ્યાદિ નિત્યવિધિ કરી ઉત્તર પૂજા કરી ભગવાનની મૂર્તિનું બ્રાહ્મણોને દાન કર્યું ને અનંત વિપ્રોને 4 પ્રકારના અન્ન જમાડી તૃપ્ત કર્યા. હે રાજન, શ્રીહરિના દર્શન કરીને જ ભોજન કરવાના નિયમવાળા ભક્તજનોને શ્રીહરિએ પોતાનું દર્શન આપી ત્યાર પછી પારણા કર્યા અને બપોર પછી દિવસના 4થા મુહૂર્તમાં રમણીય ફલગુ નદીને તીરે કરેલી મહાસભામાં પોતાના ભક્તજનોની સાથે બિરાજતા શ્રીહરિએ તેઓને ભાગવત ધર્મની શિક્ષા આપી. આ પૃથ્વી પર પોતાના નિર્મળ યશને વિસ્તારતા ભગવાન શ્રીહરિએ વિદ્વાન ભક્તજનોએ પૂછેલા અનેક પ્રકારના પ્રશ્નોના ઉત્તર આપી તેઓને નિસંશય કર્યા. હે રાજન, તે સર્વ ભક્તજનોએ શ્રીહરિને આદરપૂર્વક શ્વેત, પીળા, લાલ વસ્ત્રો તથા સુવર્ણના આભૂષણો ધારણ કરાવ્યા ને ચંદન, પુષ્પના હાર, મોતીઓના તોરાની પંક્તિ તથા અનેક પ્રકારના ઉપહારોથી શ્રીહરિનું પૂજન કરી નમસ્કાર કર્યા. આ રીતે નિષ્કપટ ભાવવાળા સર્વે સારંગપુરવાસી ભક્તજનોએ પોતાની સ્ત્રીઓને સાથે રાખી શ્રીહરિની તથા સાથે આવેલા તથા દર્શને આવેલા સર્વે ભક્તજનોની સેવા કરી પ્રસન્ન કર્યા. તે સમયે દેશાંતર નિવાસી સેંકડો હરિભક્તોએ સંતો તેમજ પાર્ષદોની સાથે ભક્તવત્સલ ભગવાન શ્રીહરિને પોતાને ત્યાં ભોજન કરવા પધારવા પ્રાર્થના કરી. હે રાજન, તે પ્રાર્થના સાંભળી શ્રીહરિને તેઓના મનોરથો પૂર્ણ કરવાની ઈચ્છા થઈ, તેથી તે જ સમયે તેમની પ્રાર્થનાનો સ્વીકાર કર્યો. ત્યાર પછી ધનવાન ભક્તજનો संतों तथा पार्षदों सहित भगवान श्रीहरि ने अनुक्रमे दररोज भक्तिभावपूर्वक रसोई आपी भोजन करावा लाग्या। हे राजन, आ प्रमाणे सारंगपुर में निवास करी रहेला भक्तजनों आनंद निधि भगवान श्रीहरिनो श्रावण महीनो पसार थयो ने भादरवा सुदनी ऋषि पंचमी तिथि प्राप्त थई। विशुद्ध धर्मना उपदेशक श्रीहरिए स्त्रीवोना रजस्वला धर्मपालन में कोई रही गएला दोषनु निवारण करवा माटे वर्षमा एक वार आवता आ ऋषि पंचमीना व्रतना अनुष्ठान थी स्त्रीवोनी शुद्धिने माटे तेमनी पासे सप्तर्षिओनु पूजन करावी ऋषि पंचमीना व्रतनु पालन कराव्यूं। आ व्रत स्त्रीवोने अवश्य पालन करवानु शास्त्रमा कह्यूं छे। आ प्रमाणे श्री नारायणना चरित्ररूप श्रीमद सत्संगी जीवन नामे धर्मशास्त्रना चतुर्थ प्रकरण में जन्माष्टमीना उत्सव प्रसंगे भगवान श्रीहरिए जन्माष्टमीना व्रतनु पालन कर्यानु निरूपण कर्यु। ए नामे 12मो अध्याय पूर्ण थयो।